મંજીરા ઉગારો ઓલા છોકરા આવડે છે આર્યન ફાઈન બોલાય બોલો સ્વામી નારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય રાધા કૃષ્ણ દેવની જય રામચંદ્ર ભગવાનની જય મંગલ મૂરતિ મહાપ્રભુ મંગલ મૂરતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરો ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનો ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનો સમરો સદાયનો ધર્મ કુંવર ઘન શ્યામજી મારા પ્રાણ તણાયા ધાર જોઈને જીવો છો ધર્મ કુંવર ઘન શ્યામ તમ વિના જોઈ

જય સ્વામિનારાયણ. મારા ભક્તજનો, આજે વચનામૃત જયંતિ નો મંગલ દિવસ છે. 201મી આ જયંતિ છે અને સદગુરુ નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજની સમક્ષ પ્રથમવાર વચનામૃતની પ્રત આપી હતી એ આ વર્ષે 200મી જયંતિ છે. એ નિમિત્તે અહીંયા અમારે અલ્પેશભાઈ અમારા પરિવાર દ્વારા સુંદર વચનામૃતની પ્રત મહારાજને અર્પણ કરતા હોય એવી કેક પણ કરીને લઈ આવ્યા છે. અમેરિકા કેનેડાના ભક્તોએ છેલ્લા 10 દિવસથી મહારાજને રાજી કરવા, મોટા સંતોને રાજી કરવા વચનામૃતના ખૂબ પાઠ કર્યા છે. 60થી વધારે પાઠ 10 દિવસમાં થયા. ડલાસના હરિભક્તોએ 31 પાઠ કર્યા. ઘણા બધા ભક્તો એવા છે કે જેમણે આખો પાઠ કર્યો. અમારે નાનુભાઈ શેલડિયા, એમણે તો આ 2 પાઠ કર્યા થોડા દિવસોમાં જ. આ બધા ભક્તો એમના વતી અહીંયા આપણે વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનું પૂજન કરીશું. સાથે અહીંયા થોડા ભક્તો છે, એ બધા ભક્તો પણ, જે બધા ઘેરે ભક્તો પૂજન કરી રહ્યા છે એ બધા ભક્તો વતી અહીંયા થોડા ભક્તો પણ વચનામૃતનું પૂજન કરશે. બધા ભક્તો અહીંયા આવી જાઓ. અને તમને બધાને સવારમાં મેસેજમાં જે સામગ્રી આપી હતી એ પ્રમાણે તમે પણ તૈયારી કરી હશે. અને તમે બધા ભક્તો પણ વચનામૃત ગ્રંથનું સ્થાપન કરી અને અહીંયા સંતોની સાથે, હરિભક્તોની સાથે તમે પણ ઘરે બેઠા પૂજન કરજો. અહીંયા પૂજ્ય ભગવચરણ સ્વામી, પૂજ્ય ધર્મકિશોર સ્વામી અને હરિભક્તો આપણા બધા વતી વચનામૃતનું પૂજન કરશે. Different tone than one. આજે વચનામૃતની 201મી જયંતિ છે. મહારાજનું આપણે પૂજન ચાલુ કરીએ, પ્રાર્થના કરીએ મહારાજની. પાતુમ ધર્મ અધર્મ મોત્ખનયિતુમ શ્રી ભક્તિ ધર્માંગતો જાતાયોત્તર કૌશલે સુદયયા સર્વેશ્વરેશાય ચ તૃપ્તિં વાક્ય સુધારસે વિદધતે નેજેર નિજનામોહ તસ્મૈ શ્રી હરયે નમોસ્તુ સહજા નંદાય સદવર્ણિને. વચનામૃતના મહારાજના રદગત અભિપ્રાયને જાણનાર એવા ચાર સંતો એમનું પણ આ તકે આપણે પૂજન કરીશું. પહેલા વચનામૃત ગ્રંથરાજનું પૂજન કરીએ. ચંદનથી ગ્રંથરાજને ચાંદલો કરવા અને પછી ત્યારબાદ મંત્ર બોલાય ત્યારે હાથ જોડીને ઉભા રહેવું. સ્વધર્મ વિજ્ઞાન વિરક્તિ ભક્તિ મુક્તિમ રહસ્યમ ગદિતમ પ્રબદ્ધમ લૌકિક દ્રષ્ટાંતરહસ્ય વેદમ વચોમૃતમ તમ પ્રસભમ નમામિ. ઓમ ચંદનમ સમર્પયામિ. ફરીથી હાથમાં ચોખા રાખવા અને મંત્ર બોલાઈ જાય પછી સમર્પયામિ કરીને આપણે ગ્રંથરાજને અક્ષતથી વધાવવાના છે. અથ અક્ષતાન શાસ્ત્રમ કથિતમ સ્વમુખેન નિત્યમ શાસ્ત્રમ લિખિતમ મુનિભિસ્ત્વજસમ શાસ્ત્રમ પ્રમાણેશ્ચ પ્રમાણિતમ યમ વચોમૃતમ તમ પ્રસભમ નમામિ. ઓમ અક્ષતાન સમર્પયામિ. અથ પુષ્પમાલા. વચનામૃત ગ્રંથરાજને આપણે પુષ્પના હારથી અથવા તો મોતીના હારથી આપણે ફૂલહાર ધરાવવાનો છે. ઉપાસનમ શ્રેષ્ઠતયા ચ પ્રોક્તમ વેદાંત સાંખ્ય લસિતમ તુ યોગમ બ્રહ્માંડમાલા રચના વિશેષમ વચોમૃતમ તમ પ્રસભમ નમામિ. ઓમ પુષ્પમાલામ સમર્પયામિ. અથ પુષ્પવૃષ્ટિ. શ્લોક બોલાય ત્યાં સુધી બધાએ હાથ જોડીને અને હાથમાં પુષ્પની પાંખડીઓ રાખીને ઊભું રહેવાનું છે. જ્યારે સમર્પયામિ કહેવામાં આવે ત્યારે પુષ્પ પધરાવવાને. જ્ઞાનેન ધર્મેણ યુતાં વિરક્ત્યા મહાત્મ્ય બોધેન ચ યો નિજસ્ય પ્રવર્તયામાસ ભુવિ સ્વભક્તિમ સશ્રી હરિર્નોસ્તુ મતિ પ્રદાતા અજ્ઞાન સંજ્ઞમ ગહનાંધકારમ નિજાશ્રિત સ્વાંત ગુહાગતમ ય અપાહર જ્ઞાન દેવાકરશ્રી ધર્માંગ જન્મા જયતિ પ્રભુ સહ. ઓમ પુષ્પાણિ સમર્પયામિ. વચનામૃત ગ્રંથને આપણે ચંદન અક્ષત પુષ્પમાળા અને પુષ્પવૃષ્ટિથી પૂજન કર્યું. હવે હાથ જોડીને ફરીથી આપણે પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ આપણે સદગુરુ પૂજન, જે વચનામૃતનું આલેખન જેમણે કર્યું છે, મહારાજના જે રદગત અભિપ્રાયોને જેમણે પોતાના હૃદયમાં ધારણ કર્યા છે, એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી. એ પછી આવશે ને, પહેલાં પૂજન કર્યા પછી એવું કરવું છે. હા, આપણે આ સંતોનું પૂજન, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી આ ચારેય મોટા સંતોનું પૂજન આપણે પહેલાં વચનામૃત ગ્રંથરાજની વચનામૃતમાંથી જ મહારાજને જે મોટા સંતોએ નામ આપ્યા છે વચનામૃતના, અખંડ વૃત્તિનું, મનનનું, શ્રવણનું, તો એ બધાએ વચનામૃતના નામ ઉપરથી જ એમની નામાવલી તૈયાર કરી છે સંતોએ. તો અક્ષત દ્વારા આપણે એમનું પૂજન કરવાનું, પાછળ નમઃ શબ્દ આવે ત્યારે તમારે બધાને નમઃ બોલવાનું. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અખંડ વૃત્તિ પ્રદાત્રે નમઃ. ઓમ લીલા સ્મરણોપદેશાય નમઃ. ઓમ ભગવદ ધ્યાનકરણાય નમઃ. ઓમ કૃતજ્ઞ સંગસ્ત્યાગાય નમઃ. ઓમ પ્રત્યક્ષ મૂર્તિ પૂર્ણકામાય નમઃ. ઓમ તત્વલક્ષણ બોધકાય નમઃ. ઓમ સત્સદ્વિવેકાય નમઃ. ઓમ આંતરશુદ્ધિ નિરૂપકાય નમઃ. ઓમ ભગવદ અનુસંધાન ગાયનાય નમઃ. ઓમ આત્મનિરીક્ષણાય નમઃ. ઓમ સમર્થ ઝરણાય નમઃ. ઓમ પ્રસન્નોપાયન્યાસાય નમઃ. ઓમ એકાંતિક ભાગવત ધર્મ નિરૂપકાય નમઃ. ઓમ વિધિ નિષેધ સત્યોપદેશાય નમઃ. ઓમ બહુભવન સંકલ્પાય નમઃ. ઓમ મન કર્તુક નિર્વસનાય નમઃ. ઓમ ચતુર્વિધ મુક્તિ કામનાય નમઃ. ઓમ સાકાર સ્વરૂપ નિર્ણયાય નમઃ. ઓમ કુશાગ્ર બુદ્ધયુપદેશાય નમઃ. ઓમ અંતર વૃત્તિ ખ્યાત નમઃ. ઓમ મોક્ષ દ્વાર પાવૃત્તાય નમઃ. ઓમ અસાધારણ સ્નેહ બોધાય નમઃ. ઓમ અસદ્વાસના નિવર્તકાય નમઃ. ઓમ તાત્વિક સ્વરૂપ નિરૂપકાય નમઃ. ઓમ સ્વામી સેવકત્વાય નમઃ. ઓમ જ્ઞાન ક્રિયેચ્છાશક્તયે નમઃ. ઓમ સત્પુરુષ ગુણાર્વિભાવાય નમઃ. ઓમ સાદ્વષ્ટ મૂર્તિ નિવાશકાય નમઃ. ઓમ દિવ્યેશ્વર સહિત ભૂસ્થાય નમઃ. ઓમ સમાહાત્મ્ય નિશ્ચયાય નમઃ. ઓમ એક સપ્તતિ કલ્યાણાય નમઃ. ઓમ માનસ વિજયાય નમઃ. ઓમ બાહ્ય અંતર પૂજાય નમઃ. ઓમ આત્યાંતિક મુક્તિ પ્રદાય નમઃ. ઓમ આત્મ સ્વરૂપ વિચારાય નમઃ. ઓમ યુગ ધર્મ પ્રવૃત્તિ બીજાય નમઃ. ઓમ ધામ ગતા પુનરાવૃત્તયે નમઃ. ઓમ અધિકાધિક મહિમ્ને નમઃ. ઓમ સાપિત બુદ્ધિ શુદ્ધાય નમઃ. ઓમ અવતાર પ્રયોજન કથનાય નમઃ. ઓમ નિર્મત્સર પ્રસાદાય નમઃ. ઓમ સગુણ નિર્ગુણાય નમઃ. ઓમ તપઃપ્રીણનાય નમઃ. ઓમ ભાગવત વિષયાય નમઃ. ઓમ ક્રોધ સ્વરૂપ દર્શકાય નમઃ. ઓમ મૃત્યુભય નિવૃત્તયે નમઃ. ઓમ માનાપમાન નિર્ણયાય નમઃ. ઓમ દોષ વર્જન ગુણોપાર્જનાય નમઃ. ઓમ સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયાય નમઃ. ઓમ શ્રી હરિ અભિપ્રાયાય નમઃ. ઓમ સત્સંગ પતનાપતનાય નમઃ. ઓમ અવતારેક સ્વરૂપાય નમઃ. ઓમ ભગવદ લૌકિક સુખાય નમઃ. ઓમ સાંખ્ય યોગાદિ તત્વસારાય નમઃ. ઓમ અનુપમાય નમઃ. ઓમ આનંદેકધનાય નમઃ. ॐ ब्रह्मचारी धर्म वक्त्रे नमः। ॐ मोह निवृत्ताय नमः। ॐ विषय निवृत्ताय नमः। ॐ भगवदीय पक्षाय नमः। ॐ शास्त्र वचन सत्याय नमः। ॐ कृपार्जन वैराग्याय नमः। ॐ एकादशी व्रत दर्शकाय नमः। ॐ भगवत स्वरूप बलाय नमः। ॐ सत्संग प्रशंसकाय नमः। ॐ निष्काम कर्म महात्म्याय नमः। ॐ कल्याण राजनित्ये नमः। ॐ साक्षात् परब्रह्म निरूपकाय नमः। ॐ भगवद्दत्तात्मकाय नमः। ॐ कुसंगी संगत्यागाय नमः। ॐ कल्याण बीजाय नमः। ॐ मलिन वासनोच्छेदाय नमः। ॐ दयालु प्रकृतिवते नमः। ॐ शब्द सागर दनाय नमः। ॐ भगवदासक्त लक्षणाय नमः। ॐ कलिनिवास परिहाराय नमः। ॐ शीलव्रत दाढ्याय नमः। ॐ स्वाभाविक प्रकृतिनाशनाय नमः। ॐ वासुदेव प्रवेशाय नमः। ॐ प्रायश्चित्तार्थ दंडवत क्रियाय नमः। ॐ सेवा शुद्धिकारकाय नमः। ॐ परदोषादर्शनाय नमः। अतृप्ति पूर्वक कथानुरागाय नमः। स्वरहस्य दर्शनाय नमः। आत्मसत्ता सुखोपदेशाय नमः। त्यागी गृही शोभा वर्णनाय नमः। मोहापसरणाय नमः। भक्तात्म बुद्धि कर्तव्याय नमः। भगवद् वशीकरणाय नमः। संप्रदाय पुष्टि रहस्याय नमः। परम कल्याण साराय नमः। त्याग भक्ति मदाय नमः। स्वरूप द्रोह करणाय नमः। ॐ चतुर्विध महापुरुष लक्षणाय नमः। पुण्यजनक गुणग्रहणाय नमः। बाधितानुवृत्तिमाय नमः। ईर्षारहित भक्तिकराय नमः। सर्वदा सुखपद्येशाय नमः। जीर्णाशक्ति निवारकाय नमः। प्रियतम सदृश भक्तिकरणाय नमः। कुटुंब स्नेहाकरणाय नमः। मानसी पूजादेशाय नमः। आपत्स्मृत्युपदेशाय नमः। निर्विघ्न त्याग रहस्याय नमः। इंद्रिय वसित्वाय नमः। अचलाश्रयाय नमः। मायिक मृषोपदेशाय नमः। ओम परब्रह्म निधिध्यासनाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વચનામૃત ગ્રંથ રાજની જય હવે વચનામૃત ગ્રંથ એમાં જેમનો મોટામાં મોટો ફાળો છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી ચાર સદગુરુ સંતો એમનું આપણે પૂજન કરીશું પહેલાં પ્રાર્થના કરીશું હાથ જોડીને पातुं धर्म अधर्म मुत्खयितुं श्री भक्ति धर्मांगतो जातायोत्तर कौशलेषु दयया सर्वेश्वरेशाय च घड़ीक प्रार्थना पूरी थाय ने पछी तृप्तिं वाक्य सुधारसे विदधते निजैर्निजाना मुहुं तस्मै श्रीहरये नमोस्तु सहजानन्दाय सद्वर्णिने अथ सद्गुरु पूजन સંતોને ચંદનથી ચાંદલો કરી અને પુષ્પથી વધાવવાના છે અને ત્યારબાદ હાથ જોડીને ઉભા રહેવાનું. સદગુરુ મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનું પૂજન પહેલું આવે છે. પહેલાં આપણે પ્રાર્થના હતી, ફરીથી ધર્મકિશોર સ્વામી, ધર્મકિશોર સ્વામી આવો. મુક્તાનંદ સ્વામી, ગોપાલંદ સ્વામીનું પૂજન. સાધ્યોષ્ટાંગ યોગ પ્રગટ હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને શોધી વેદાંત તત્વો સકળ ગૃહી લીધા જેમ સિંધુ થી રત્ને અધિ વ્યાધિ ઉપાધિ પ્રણત જનતણી ટાળી કીધી સમાધિ ગોપાળાનંદ સ્વામી સકળ ગુણ નિધિ વંદુ માયા બાધિ. સદગુરુ નિત્યાનંદ સ્વામીનું પૂજન. નિત્યાનંદ મુનિન્દ્ર ચંદ્ર પ્રણમો જે શાસ્ત્ર સર્વજ્ઞ છે જેણે શ્રી હરિ પાસ શાસ્ત્ર ઉચર્યા સર્વોપરિ સુજ્ઞ છે જેની ભક્તિ અભંગ અંગ ગણીને રીઝા મહારાજ છે ટીકાઓ કરી શ્રેષ્ઠ શાસ્ત્ર ઉપરી પ્રખ્યાત એ આજ છે. સદગુરુ સુકાનંદ સ્વામીનું પૂજન. સદા શ્રીજી પાસે રહી રહી રહસ્યો સુણી લીધા સદા દયાયાણી વાણી વદી સુજનને જ્ઞાન જદીધા સદા શાંતાકારામ મહત ગુણવતમ મુનિવરમ સુકાનંદ સ્વામી પ્રણમુ પ્રતિપન્ન પ્રિયકરમ. વચનામૃતની આરતી અહીંયા બોલાશે, વચનામૃતની જ આપણા સંતોએ બનાવેલી છે. જય વચનામૃત સરિતા પ્રભુ, જય વચનામૃત સરિતા સહજાનંદ શુભવાણી, સહજાનંદ શુભવાણી સબ જન તારીતા. ઓમ જય વચનામૃત સરિતા સર્વાંગે સંપૂરણ સબ ફળ સત સંગા નિજ જન કાજ બહાવી, નિજ જન કાજ બહાવી કરુણામૃત ગંગા. ઓમ જય વચનામૃત સરિતા ઉપદેશી ગઢ પૂરે સારંગ વડતાલે પ્રભુ સારંગ ધર્મ જ્ઞાન સદ ભક્તિ વિરાગતે આપે પ્રભુ વિરાગતે આપે સતયત સત સમજણતી સત સત સમજણતી મહાદોષો કાપે ઓમ જય વચનામૃત સરિતા મોક્ષનો દ્વાર ઉઘાડી કરી દે પૂરણ કામ પ્રભુ કરી દે પૂરણ કામ જીવન મુક્ત થઈને જીવન મુક્ત થઈને જાય છે પાન બીડી દીધી ને લીધી

சகேலம் சந்தோல சத் குங்கும சின்ன சேலம் ஸ்ரீராதிகா கிருஷ்ணமஹம் நமாமி வந்தாவனே பீத்தத்யா வசந்தம் நிஜாஸ்ரிதானா பத உத்தரந்தம் கோப கோபீர விநந்தயந்தம் ஸ்ரீராதிகா கிருஷ்ணமஹம் நமாமி விஷ்வத்விஷன்மன்மத தர்பஹாரம் சம்சாரி ஜீவாஶ்ரயணீய சாரம் சதைவ சத் பூருஷ சௌக்யகாரம் ஸ்ரீராதிகா கிருஷ்ணமஹம் நமாமி ஆனந்திதாத்மா வ்ரஜவாசிதோகம் நந்தாதி சந்தர்ஷித திவ்யலோகம் விநாஷித ஸ்வாஶ்ரித ஜீவசோகம் ஸ்ரீராதிகா கிருஷ்ணமஹம் நமாமி நிர்விகல்ப உத்தம அதி நிச்சய தவ கணஷ்யாம் மகாத்ம ஜானயுத பக்தி தவ ஏகாந்திக சுகதாம் மோஹி மே தவ பக்த பனோ காமே கோய் பிரகார் தோஷ ந ரஹே கோய் ஜாத கோ சுனியோ தர்ம குமார் துமார தவ ஹரி பக்த கோ துரோஹ கபூ நஹி ஹோய் ஏகாந்திக தவ தாஸ கோ விஜய சமாகம் மோ நாத நிரந்தர தர்ஷ தவ தவ தாசன் கோ தாஸ் ஏஹி மாங்கு கரி வினய ஹரி சதா ராக்கியே பாஸ் ஹே கிருபாலோ ஹே பக்த பதே பக்த வத்சல சுன பார் தயா சிந்தோ ஸ்தவன கரி மாங்கு வஸ்து சார் சஹஜானந்த மகாராஜ கே சப சத்சங்கி சுஜான் காக்கு ஹோய் திருட வர்த்தனோ சிக்ஷா பத்ரி பிரமாண் சோபத்ரி மே அதி பலே நியம ஏகாதஶ ஜோய் தாக்கி விக்தி கஹத ஹூன் சுனியே சப சித் ப்ரோய் ஹிம்சா ந கர்ணி ஜந்த கீ பரத்ரி அசங்க கோ த்யாக் மாஸ ந காவத் மத்ய கோ பிவத் நஹி பட பாக் விதவா கு ஸ்பர்ஷத் நஹி கரதன ஆத்ம காத் சோரி ந கர்ணி காஹு கீ கலங்க ந கோய் குலகார் நிந்தத் நஹி கோய் தேவ கோ பின் கபதோ நஹி காத் விமுக்த ஜீவ கே வதன சே கதா சுனி நஹி ஜாத் ஏஹி தர்ம கே நியம மே வர்தோ சப ஹரிதாஸ் பஜோ ஸ்ரீ சஹஜானந்த பத சோடி ஔர் சப ஆஸ் ஹரி ஏகாதஶ நியம மே கரி ஸ்ரீ ஹரி பத ப்ரீ பிரேமானந்த கஹே தாம மே ஜாஓ நிஷத் ஜக ஜீ சஹஜானந்த சுவாமி மஹாராஜ் கீ ஜெய் ஹரி கிருஷ்ண மஹாராஜ் கீ ஜெய் கணஷ்யாம் மஹாராஜ் கீ ஜெய் ராதா கிருஷ்ண தேவ கீ ஜெய் ராமச்சந்திர பகவான் கீ ஜெய் லக்ஷ்மி நாராயண தேவ கீ ஜெய் நர நாராயண தேவ கீ ஜெய் கோபிநாத் ஜீ மஹாராஜ் கீ ஜெய் மதன் மோகன் ஜீ மஹாராஜ் கீ ஜெய் வெங்கடேஸ்வர பகவான் கீ ஜெய் சுவாமி நாராயண பகவான் கீ ஜெய் சித்தேஸ்வர மகாதேவ கீ ஜெய் விக்ன விநாயக தேவ கீ ஜெய் கஷ்ட பஞ்சன தேவ கீ ஜெய் விஸ்வேஷ சோ சகல விஸ்வதனா விதாதா த்ராதா தமே சகல மங்கள சாந்தி தாதா மாட்டே தமாரு கருணா நிதி சத்ய நாம சாஷ்டாங்க நாத தமனே கருஹூ

અધર સુધારસ પાવોને પ્યાર કીર્તન ભક્તિ કરો, કીર્તન બોલો, એટલે મહારાજે વચનામૃતમાં કીર્તનો અમુક બોલાવ્યા છે. સખિયાજ મોહન દીઠારે, પછી એક આલર કી લકરી હરી મેરે, પછી ધન્ય વૃંદાવન વાસી વટની છાયા, એવા અમુક કીર્તનો મહારાજે સભામાં બોલાવ્યા છે. સંતો સાજ વાજિંતા સરોદા સાથે સરસ મજાની મહારાજની મૂર્તિને સંભાળીને કીર્તન ભક્તિ કરે છે, અને મહારાજ પણ નેત્રો બંધ કરી અને કીર્તનનું શ્રવણ કરે છે. ત્યારે આ પ્રસાદીભૂત કીર્તનોનું આપણે એક ગાન કરીશું. આજે વચનામૃતનો પ્રાગટ્ય દિન, મહારાજની વાણી એટલે મહારાજ કે મારી વાણી એ જ મારું સ્વરૂપ છે. શિક્ષાપત્રી વચનામૃત એ મહારાજના સ્વરૂપો છે. સખિયાજ મોહન દીઠારે, શેરીએ આવતા શેરીએ આવતા, સખિયાજ મોહન દીઠારે, શેરીએ આવતા શેરીએ આવતા, મોરલી માગે Thank you. સખી આજ મોહન દેખારે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી વચનામૃત જયંતિ છે. જયંતિ એટલે બર્થડે કહેવાય. આપણે સામાન્ય લોકોના બર્થડેમાં પણ કેક કટિંગ કરતા હોય તો અહીંયા વચનામૃતની 201મી જયંતિ છે. સાથે સદગુરુ નિત્યાનંદ સ્વામીએ મહારાજના હસ્તમાં પ્રથમવાર વચનામૃતનું પુસ્તક લોયામાં અર્પણ કર્યું. એને 200 વર્ષ પૂર્ણ થયા છે. એની નિમિત્તે અમારે અલ્પેશભાઈ પટેલ એમણે વચનામૃતના આકારની સુંદર કેક તૈયાર કરી છે. તો અહીંયા મહારાજની સમક્ષ કેક પધરાવી છે. તો અહીંયા પૂજ્ય ભગવચરણ સ્વામી અને પૂજ્ય ધર્મકિશોર સ્વામી કેક કટિંગ કરશે. આપણે બધા પણ સાથે જોડાઈશું. પાતું ધર્મમ ધર્મમ મોત્ખનાય તું શ્રી ભક્તિ ધર્માંગતો જાતાયોત્તર કો સર્વેશ્વરેશાય ચ તૃપ્તિમ વાક્ય સુધારસે વિદધતે નેજેર નિજાના મુહુર તસ્મે શ્રી હરયે નમોસ્તુ સહજા નંદાય સદવર્ણિને. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વચનામૃત મહાગ્રંથ રાજની. હવે અહીંયા વચનામૃત જયંતિ માક્ષર સુધી ચતુર્થીનો પવિત્ર દિવસ છે.

ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાંજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ, ગરડા પ્રથમનું પહેલું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના દિવસે મહારાજે વચનામૃતની શરૂઆત કરી સાધુની જાયગાને વિશે. મુક્તાનંદ સ્વામી બિહાગ રાગના રાત્રિનો સમય હતો, 10:30 નો સમાર હશે. બિહાગ રાગના કીર્તનો મુક્તાનંદ સ્વામી બોલતા હતા. મહારાજ અક્ષરોડીમાં સુતાય છે, તૈયારી કરતા છે સુવાની. એટલે મહારાજે કોઈકને પૂછ્યું, મહારાજ કે કોણ કીર્તન બોલે, જાઓ તો તપાસ કરો તો સાધુની જાયગામાં કોણ કીર્તન બોલે છે. એટલે જે મોકલા હતા પાર્ષદને એ અડધેથી પાછા આવ્યા, મહારાજ બ્રહ્માનંદ સ્વામી બોલે છે. એટલે મહારાજને સંતોષ ન થયો, મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી બોલતા હોય તો પ્રસન્દા વાગ બોલતા હોય એમ. વળી બીજાને મોકલા તો એ કાંઈ પૂરી તપાસ ન કરી, છેવટે પચ્છમના જાદવજી ભગત કરીને હતા. મહારાજ કે ભગત જાઓ તો પૂરી તપાસ કરીને આવો, સાધુની જાયગામાં જઈને કોણ બોલે છે કીર્તન. એટલે જઈને તપાસ કરી તો મુક્તાનંદ સ્વામી સત્સંગની માં એ કીર્તનો બોલતા હતા. મહારાજ મુક્તાનંદ સ્વામી કીર્તન બોલે છે, મહારાજ કે એમ. અને મહારાજ ઊભા થયા, ઓ ચાકડીએ જેડા હાથમાં છડી લીધી છે અને આયલા સંતોની જાયગામાં સાધુ આશ્રમમાં. ઓ જ્યાં મુક્તાનંદ સ્વામી કીર્તન બોલતા હતા ને ત્યાં પાછળ જઈને ઉભા રહ્યા. જ્યાં ઉભા રહ્યા કીર્તન પૂરું થયું ત્યારે મહારાજ તમે આવો આવો બેસો, મહારાજને ગાદી તક્યો નાખી આવ્યો, લ્યો મહારાજ બિરાજો અહીંયા. અને મહારાજ બિરાજમાન થયા સંત નિવાસમાં, સાધુ આશ્રમમાં. અને મહારાજે વાતની શરૂઆત કરી, બધા સંતોને બોલાવ્યા. મહારાજ કે બધા સંતોને બોલાવો, રાત્રિના સમયમાં. આજનો દિવસ બસ અત્યારનો સમય રાત્રિનો સમય છે ને, તો આજને દિવસ આ માગસર સુદ ચતુર્થી આપણા માટે તો ખરેખર જેટલો આ વચનામૃતનો મહિમા સમજીએ, જેટલો આપણા હૃદયમાં ભરીએ એટલો ઓછો છે. મહારાજે કૃપા કરીને વાત કરી હોય, હરિભક્તોએ સંતોએ પ્રશ્નો પૂછ્યા હોય ને મહારાજે એના ઉત્તર આપ્યા હોય, એટલે આવી રીતે પ્રશ્નોત્તરી થઈ ને એવો ગ્રંથ કે જેની તિથિ વાર તારીખ આ બધું મળે એમ. અરે કેવા વસ્ત્રો પહેર્યા હતા, કયા મુખે બેઠા હતા, ઉગમણા બેઠા હતા, હાથમણા મુખે બેઠા હતા, કઈ જગ્યા સ્થાનમાં બેઠા હતા, તમામ માહિતી. તો આ ગ્રંથમાં આજની શરૂઆત મુક્તાનંદ સ્વામી કીર્તનો બોલતા હતા, અને મહારાજ મહારાજને કોઈ કીર્તન કરતા હોય તો મહારાજને અતિ ગમતું એમ. વચનામૃતમાં આપણે મહારાજે લખ્યું કે કોઈ અમારું નામ સ્મરણ કરે, કોઈ કીર્તન કરતા હોય તો અમે ઊભા ઊભા સાંભળતા હોય. અરે પ્રેમાનંદ સ્વામીના પ્રસંગો પણ એવા છે, આજ મારા ઓરડાના જે પદો છે એમાં પણ પાછળના બે પદો છે, ચાર પદ બનાવવાનો સ્વામીને નિયમ હતું. તો લાવો મહારાજ કે અમે બોલીએ એમ, કીર્તન બનાવીએ એમ. પાછળના બે પદ છે ને, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, તો બે પદ કર્યા. એવા તો ઘણા પ્રસંગો છે કે કીર્તન બોલતા હોય. પ્રેમાનંદ સ્વામી કલાલીમાં હતા તો લાલજી ઠાકોરજી કીર્તન ભક્તિ કરતા હતા, તો મહારાજ એમાંથી આવ્યા, પ્રગટ થયા અને દર્શન આપ્યા. એવા તો ઘણા હરિભક્તો હોય, સંતો હોય, બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો હોય, દેવાનંદ સ્વામીના કીર્તનો હોય, બધા કવિ સંતો જે અષ્ટકવિઓ. તો કીર્તન ભક્તિ, અને મહારાજે પણ વચનામૃતમાં ઘણી જગ્યાએ બોલ્યા છે કે મહારાજ કે તમે કીર્તન બહુ સારા ગાયા, કીર્તન ગાયા, હવે અમે જે વાર્તારૂપી કીર્તન કર્યું છે એ સાંભળો, હવે તમને વાર્તારૂપી કીર્તન અમે તમને કહીએ છીએ એમ. અને મહારાજે વાત કરી છે, તો વચનામૃતમાં મહારાજે અગાધ કહેવાય ને, અને ગોપાળાનંદ સ્વામીનું વરદાન છે. સ્વામી કે કદાચ સમજાય ના સમજાય, કોઈ કદાચ સમજાવનારું હોય ન હોય, પણ આ વચનામૃત પ્રીતિથી કોઈ વાંચશે પાન કરશે એનું, તો જરૂર ભગવાન મહારાજ સ્વામી કે મહારાજ એને સમજણ આપી દે એમ. અને એવું જ હતું. આપણે નારાયણદાસ સ્વામીની વાર પ્રસંગ તો ઘણી વખત સાંભળ્યો છે. સ્વામી કે બહુ જાજુ ભણેલા નહોતા, અને છતાંય વડતાલમાં બિરાજમાન છે ને ઓલા પંડિતો આવ્યા હતા, એટલે આચાર્ય મહારાજે કીધું ઓલા જુનાગઢથી સાધુ આવ્યા છે ક્યાં છે, તો કે એ તો ભંડારમાં છે, તો કે જાઓને બોલાવો એમને. એટલે બીજા સાધુઓને સંતોને એમ થયું છે કે એ શું કરશે એમ, એ ક્યાં ભણેલા છે એમ, આ અમે શાસ્ત્રીજી મોટા મોટા ઘણા શાસ્ત્રી છીએ, અમે નથી ઉત્તર આપી શકતા, પણ તમે મહારાજજી કે બોલાવો તો ખરા. એટલે કે જાઓ આપજી, તમને આચાર્ય મહારાજ બોલાવે છે એમ સભામાં એમ. એટલે રોટલા કરતા હોય છે તો લુગડાય લોટવાળા હોય ને, જલ્દી ખંખેરી હાથ પગ ધોઈ અને આવ્યા. એટલે આચાર્ય મહારાજે કીધું કે આ બધા સંતો મૂંઝાણા છે, આ શાસ્ત્રી આ વિદ્વાને પ્રશ્ન પૂછ્યા છે, તે એના કયા વચનામૃતમાં. સ્વામીએ નંબર સાથે હો કે આ વચનામૃતમાં મહારાજ લ્યો, આ તો આપણા ઘરના પ્રશ્નો છે, એનો ઉત્તર છે ઘરમાં જ. વચનામૃતમાંથી પ્રશ્નો પૂછ્યા હતા વિદ્વાનોએ, જે વિદ્વાન આવ્યા હતા કાશીથી, એ વચનામૃતમાંથી વચનામૃતના પ્રશ્નો હતા, અને સભા જીતી એમ. અને હા, આપણા જોગી સ્વામી હતા તો એ ભણેલા નહોતા, પણ કેટલું શ્રવણ, કેટલું સાંભળ્યું એમ. હવારે પૂજા શરૂ થાય ત્યાંથી શરૂ થઈ જાય, સંતો વિદ્યાર્થીઓ હરિભક્તો, પણ કાના માત્રની પણ ક્યાંય ભૂલ થાય ને, એ ફરીથી વાંચતો ફરીથી વાંચતો એમ છે, ન હોય એમ, કારણ કે સ્વામીએ રોકા હોય એટલે કંઈક કાના માત્રની ભૂલ હોય એમ. એવા ગામડામાં પણ એવા હરિભક્તો વચનામૃતનું સાંભળી સાંભળીને, અને સંતોમાં પણ એવા ઘણા સંતો થઈ ગયા. એટલે વચનામૃત ગ્રંથ એવો છે કે જ્ઞાન, મહારાજનો મહિમા, પોતાના સ્વભાવ, દોષો, માયા, આ બધી વાત. એટલે સ્વામીએ, ગોપાળાનંદ સ્વામીએ ગળાના સમ ખાધા એમ કે સ્વામિનારાયણ ભગવાને કોઈ કલ્યાણના વાત બાકી રાખી હોય તો મારા ગળાના સમ છે એમ. કોઈ કલ્યાણની વાત બાકી નથી રાખી એમ. વચનામૃત છે, શિક્ષાપત્રી છે, સ્વામીની વાતો છે, આ બધા બે ગ્રંથો પરાવાણી છે. મહારાજ બોલ્યા, આજે સદગુરુ સંતોને પણ યાદ કરીએ, એ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ મુનિ, હે, કે જે મહારાજનો જમણો હાથ થઈને રહ્યા, હે, અને મહારાજની રૂચિ અનુસાર એ સંતોએ સંકલન ન કર્યું હોત અને લખ્યું ન હોત તો આપણે ક્યાં એ વાણીનું કેમ પાન કરત આજે, હે, એ અમૃતનું, વચનામૃતનું પાન કેમ કરત આપણે. પણ એ સંતોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કે જે જે સ્થાનમાં જે જે પ્રશ્નો થયા, પ્રશ્નોત્તરી થઈ, મહારાજે ઉત્તર કર્યા, એ બધાય લખી નાખ્યા, લેખન કાર્ય થયું. એટલે એ સંતોના ચરણમાં પણ આજે ચારેય સદગુરુઓના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરીએ કે આવી ભગવાનની પરાવાણી રૂપ વચનામૃત એ ગ્રંથ આપણને પ્રાપ્ત થયો. અને જ્યારે પ્રથમ લોયામાં નિત્યાનંદ સ્વામી વચનામૃતનું પુસ્તક તૈયાર કરીને મહારાજને આપ્યું તો મહારાજ અતિ રાજીપો વરસાવ્યો. મહારાજે ભેટા ઊભા થઈ અને સ્વામીને ભેટા, હાર પહેરાવ્યો અને ચરણારવિંદ આપ્યા એમ, કે સ્વામી તમે તો અદ્ભુત કામ કર્યું એમ, સરસ પુસ્તક બનાવ્યું તમે. તો એ મોટા સંતોએ પણ, એમને પણ કેટલું તાન હશે એમ કે આ મહારાજની પરાવાણી, જેમ આપણા શાસ્ત્રીજી મહારાજનો અકબરીભાઈ, હે, સ્વામીના આસને કથા થતી હતી તો અકબરીભાઈના અંતરમાં એવો ભાવ થયો, ત્યારે તો સામાન્ય સ્થિતિ હતી, કંઈક એક 2 કે 3 હજારનું એ વખતે ટેપ લાવ્યા હતા રેકોર્ડિંગ કરવા માટે, ટેપ રેકોર્ડ કોઈ હતું નહીં. અને પછી બીક પાછી કે સ્વામી પાસે કેમ મૂકવું માઈક, પહેલાં તો બીક લાગતી હતી એમ, એટલે કે આ સ્વામી કે શું મૂક્યું આ, તો સ્વામી તમે વાતો કરો છો તો પછી પાછી ક્યાં વાતો સાંભળવા મળે. એટલે નવા સંતો, નવા હરિભક્તો થાય ને એને વાત સાંભળવા મળે ને, પછી સ્વામી વળી બોલ્યા નહીં કાંઈ. પણ એ અકબરીભાઈનો આભાર માની એટલો ઓછો કે અત્યારે આ નવા મુમુક્ષુ હોય, આ રસિકભાઈ દોંગા અને અકબરીભાઈ બે જણાએ થોડા થોડા પૈસા કાઢ્યા અને ટેપ રેકોર્ડ લાવ્યા હતા. એટલે કહેવાનું કે એવા મોટા પુરુષની વાણી અત્યારે આપણે આજે સાંભળીએ છીએ, નવા મુમુક્ષુ જે જે આવશે એને પણ અંતરમાં ભગવાનના નિશ્ચયની, ભગવાનના મહિમાની, આપણે સાધુ છીએ કે આપણે હરિભગત કોણ કહેવાય એની પણ મહારાજ સ્વામી તો વારે વારે વાત કરે છે એમ, કે સેવા કરી એટલે આપણે હરિભગત થઈ ગયા, પૂજા કરીને કંઠી પહેરી લીધી એટલે હરિભગત થઈ ગયા, હે, સ્વામી તો વારે વારે ટોકે છે એમ. આ વચનામૃતની પરાવાણી રૂપ ગ્રંથ એનો આજનો દિવસ, એ પ્રાગટ્ય દિન કહેવાય. એ સામાન્ય આપણા સગા સંબંધીઓ હોય તો એનો બર્થડે હોય તો કેટલો આપણને આનંદ હોય. આ તો કલ્યાણરૂપી મોટું ભેટ આપ્યું છે, હે, કલ્યાણરૂપી મોટી ભેટ આપી છે એવું શાસ્ત્ર આપ્યું છે આપણને. સમજાય ન સમજાય અને વાંચવાનો આગ્રહ પ્રીતિથી વિશ્વાસ રાખી અને જો પાન કરે, સાંભળે કે વાંચે તો જરૂર જ્ઞાન થાય. સ્વામીની વાતોમાં લીખું છે કે જ્ઞાન છે એ ધીરે ધીરે થાય એમ, એક દિવસે ન થાય એમ, પણ જેમ જેમ વાંચતા જાય, વિચારતા જાય, સાંભળતા જાય, એમ એમ એના અંતર એમ થાય કે મને જે મળ્યા છે ભગવાનનો નિશ્ચય પણ થાય, ભગવાનનો મહિમા પણ એના હૃદયમાં આવે. એટલે એવો આ ગ્રંથ છે. એક એક વચનામૃત હરિભક્તોએ, સંતોએ પ્રશ્નો કર્યા છે અને એના ઉત્તરો આપ્યા છે. એટલે મહારાજે પહેલો જ પ્રશ્ન અખંડ વૃત્તિની વાત કરી. મહારાજ કે સૌથી સાધન કઠણ કયું? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, એ કઠણમાં કઠણ સાધન છે. હજ તપ કરવું સહેલું, પણ વૃત્તિ રાખવી કઠણ છે. એટલે મહારાજ કે કઠણમાં કઠણ સાધન છે અને કઠણમાં કઠણ પાછી મોટા મોટી પ્રાપ્તિ છે, કારણ કે ભગવાનની મૂર્તિ છે એ ચિંતામણી છે. ભગવાનની મૂર્તિ જેને મળી અને ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ત્યારે મહારાજ કે એકાગ્ર મન થઈને ભગવાનનું નામ સ્મરણ કરે, ભગવાનનું કીર્તન કરે તો જરૂર, એટલે એકાગ્ર થઈ અને મનમાં વૃત્તિ ભગવાનમાં વૃત્તિ રાખે, અરે કામકાજ કરતા પણ ભગવાનમાં વૃત્તિ રાખે, અનુસંધાન રાખે તો પણ ભગવાન એના ઉપર રાજી થાય છે. અને મહારાજ કે અને આવી જ એને સ્થિતિ થઈ એને પછી પોતાના ભગવાનના ધામને પણ દેખવાનો સંકલ્પ કરે તો ભગવાનના ધામને પણ દેખે છે. બીજો પ્રશ્ન ગોવર્ધનભાઈએ પૂછ્યો કે મહારાજ માયા કેને કહીએ, તો ભજન કરતા કરતા આડું આવીને આવરણ કરે એ માયા, પછી છોકરા હોય કે ઘરના હોય કે બીજા કોઈ હોય દેના સંબંધી હોય, પણ આડું આવીને આવરણ કરે પછી પદાર્થ હોય, કોઈ પદાર્થ સાંભળે આપણને ભજન કરતા હોય ને રોકે એ માયા, રોકે એ માયા. કેવો મહારાજે સરળ ઉત્તર આપ્યો અમે, એટલે વેદમાંથી પણ આવા ઉત્તરો મળે નહીં એવા ઉત્તરો હશે, પણ જે મહારાજે આ વચનામૃતોમાં એક એક વચનામૃતોમાં પૂજ્ય દેવ પ્રસાદ સ્વામી પણ આપણને શાસ્ત્રી મહારાજ પાસે એમને વચનામૃતના પાન કર્યા છે, તો આજે પણ હરિભક્તોને બધાને સમજાવે છે. એમ હવે આપણે કેટલી ભૂખ છે, ભૂખા થઈને એનું પાન કરીએ, પણ ભૂખ ન હોય એની ગરજ ન હોય તો શાસ્ત્રો સંતો આપણને મહારાજે દયા કરીને આપ્યા છે. હવે જેટલું જેટલું વાંચતા જઈએ, કાંઈક ન આવડે તો સંતોને પૂછીએ, મોટા સંતોને પૂછીએ, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી છે વચરામૃતના ભોમિયા, હે તો એમને પૂછીને આપણે પ્રશ્નનું સમાધાન સોલ્યુશન લાવીએ તો એ સાંભળવાથી સમજવાથી આપણને જ્ઞાન થાય, અને એ સમજણ છે એ જ આપણને ભગવાનના માર્ગમાં દ્રઢતા લાવે છે. એમ જેટલું જ્ઞાન થાય, સમજણ દ્રઢ થાય, એટલું જ ભગવાનના માર્ગમાં આપણે હાલી શકીએ છીએ. એટલે ત્રીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછ્યો, મહારાજ ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? તો મહારાજ કે ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મય દેહને પામે છે, દિવ્યતનુને. ભગવાન છે એને દિવ્યતનુ આપે છે, આ તો પંચભૂતનું છે અને માયિક છે, પણ આ દેહમાંથી છોડાવી અને એને પંચભૂતનું દિવ્ય દેહ આપે છે. અને આ સત્સંગમાં પણ ઇતિહાસમાં પણ ઘણા પ્રસંગો છે. રણુના પ્રભાતગીરી હતા તો મહારાજ એને તેડવા માટે આવ્યા, તો રથ લઈને જતા હતા ગામમાં, ઓલા ખેતરોમાંથી કામ કરીને આવતા હશે ને, આ રસાલો ઘૂઘરા બાંધના એમ ઘૂઘરાના અવાજ આવતા હતા, એટલે જોયું એમ તો કે આ કોણ એમ, ઓહો આ તો પ્રભાતગીરી બેઠા છે, વળી એના ગળામાં હાર, ઘોડાના ઘોડા રથ હાથી આ બધું સવારી સાથે એમ, એટલે આ બધાએ જોયું એમ, ઓહો આ તો આપણા રણુ આપણા ગીરી છે, પ્રભાતગીરી એમ. એટલે ગામમાં આવીને પૂછ્યું તો કે ભાઈ એના ભગવાન તેડવા માટે આવ્યા, એ અમે નજરે જોયું, સ્વામિનારાયણ પણ બેઠા હતા અને પ્રભાતગીરી પણ હતા. બોલો રસાલો કેટલા કિલોમીટર સુધી એમ. અને એક બે પ્રસંગો નહીં, આવા તો સત્સંગમાં ઘેર ઘેર કેવું હોય ને તો પણ કહી શકાય એમ. પહેલા આવતા હતા અને આજે નથી આવતા એવું નથી, આજે પણ વાલે કળી મધ્ય અતિ કરુણા કરી, કળિયુગમાં પણ આજે ભગવાન તેડવા માટે આવે છે, દર્શન આપે છે. બહુ દૂરના પ્રસંગો નહીં પણ હમણાં એવા એવા પ્રસંગો પણ ઘણા એવા પ્રસંગો બને છે, આપણે સદવિદ્યામાં પણ વાંચતા હોઈએ કે અગાઉથી મહારાજ મને તેડી જાહે 10 દિવસ પછી કે 20 દિવસ પછી કે 11 કે પૂર્ણિમાએ પૂનમે મને મહારાજ તેડી જાહે, તો એ બધું આવ્યું ક્યાંથી? એ ભગવાનની સમજણ, ભગવાનનો નિશ્ચય, ભગવાનનું જ્ઞાન વચનામૃતમાંથી આવ્યું. એમ વચનામૃત સાંભળતા હોય, ભલે કદાચ વાંચતા ના આવડતું હોય પણ સંતો આવ્યા હોય ત્યારે સાંભળતા હોય, હરિભક્તો થોકે સાંભળતા હોય. એટલે અને છેલ્લો પ્રશ્ન અરજી ઠક્કરનો પ્રશ્ન આવ્યો કે મહારાજ સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ થતી નથી? તો કે જેના થકી મહિમા જાણ્યો છે, મહિમા સમજ્યા છીએ, એ ક્યારેક પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે એનો અવગુણ લે છે, અવગુણ રૂપી પાપ થાય છે, એટલે સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. સેવા કરે છે, ભજન કરે છે, આજ્ઞા પાળે છે, સતાય. એટલે મહારાજે શરૂઆત પહેલા વચનામૂળથી કહી દીધી કે ભગવાનના ભક્તનો, ભગવાનના સંતનો ક્યારે અવગુણ લેવો નહીં. વચનામૂળ તો 262 છે અને મહારાજે કીધું કેટલી વખત, કઈક સ્વામી ગુરુ મહારાજ કહે છે 248 વખત. એમ 248 વખત મહારાજે ભલામણ કરી છે એમ કે ભક્તનો અભાવ, અવગુણ, દ્રોહ ન કરવો એમ. એટલે અરજી ઠક્કરના પ્રશ્નનો મહારાજ એવો ઉત્તર આપ્યો, મહારાજ કે જ્યાં પાપ છોડવાનું છે ત્યાં પાપ થાય છે, એટલા માટે મહારાજ કે એને વજ્રલેપ થાય છે એમ. કે જ્યાં પાપ છોડવાનું છે, અવગુણ લે છે સંતનો કે ભગવાનના ભક્તનો, એ વજ્રલેપ થાય છે, એટલે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અને સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થાય ત્યાં સુધી ભગવાનમાં ગાઢ પ્રીતિ ક્યાંથી થાય? એટલે ભગવાનમાં ગાઢ પ્રીતિ કરવા માટે એ ભગવાનને, ભગવાનના ભક્તમાં, ભગવાનના સંતમાં ક્યારે અવગુણ ન આવે, આપણા સ્વભાવ ઉપર વાત કરે, કંઈક વઢે દખે, કંઈક આપણો વાંક હોય અને કીએ, તો મહારાજ કે એને ગાઢ પ્રીતિ થાય. અને આ મનુષ્ય દેહનું ફળ પણ ઈચ્છે એ ભગવાનમાં હેત થાય, ભગવાનમાં, ભગવાનના ભક્તોમાં, ભગવાનના સત્પુરુષમાં, આપણને પોતાના દેહ અને દેહના સંબંધીમાં જેવું હેત છે એવું હેત થાય તો બહુ મોટું કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા ભક્તજનો, વચનામૃત જયંતિનો પવિત્ર દિવસ, આપણે વચનામૃતનું પૂજન કર્યું, સદગુરુ સંતોનું પૂજન કર્યું, કથા વાર્તા થઈ, ધૂન કીર્તન થયા. આ વચનામૃત જયંતિ પ્રસંગે છેલ્લા 10 દિવસથી ઘણા બધા ભક્તો વચનામૃતના પાઠ કરતા હતા. અહીંયા ડલાસના જે હરિભક્તો છે એ બધા હરિભક્તોનું લિસ્ટ અહીંયા આપ્યું છે કાર્યકર્તા ભક્તોએ. તો એમાં અમારે ગજેરા નંદલાલભાઈ, એમણે આખા 2 પાઠ કર્યા છે. ગોંડલિયા પોપટ દાદા અમારે, એમણે પણ 2 પાઠ કર્યા છે. એ સિવાય જીતુભાઈ પટેલે 1 પાઠ કર્યો છે. મહેતા હર્ષલભાઈ અને એના પરિવાર ભેગા થઈને 1 પાઠ કર્યો છે. અને પુરુષોત્તમભાઈ કાકડિયા, એમણે 1 પાઠ કર્યો છે. એ સિવાય ગ્રુપમાં અલગ અલગ હરિભક્તોના અહીંયા જે એક્ઝામ પરીક્ષાના ગ્રુપો છે એ બધા ગ્રુપમાં બધા ભક્તોએ 1-1 પાઠ કરી. મહિલા ભક્તો પણ ઘણા એવા હશે જેમણે પણ આખા પાઠ કર્યા છે અને બધા થઈ અને ડલાસમાં 30 પાઠ હરિભક્તોએ કર્યા. અને આજે વચનામૃત જયંતિ હતી તો સાંજે 6-7 અહીંયા બધા ભક્તો, તો આ કોરોના છે એટલે બધા ભક્તો અહીંયા નહોતા આવ્યા, પણ બધા ભક્તોને ઘેરે બેઠા વાત કરી દીધી હતી કે કેટલા કેટલા વચનામૃત વાંચવાના. એ પ્રમાણે આજે વિશેષ 1 પાઠ એટલે 31 પાઠ કુલ થયા છે. સાથે ન્યૂજર્સીના હરિભક્તોએ 13 પાઠ કર્યા છે. લોસ એન્જલસના હરિભક્તોએ 10 પાઠ કર્યા છે. કેનેડા, શિકાગોના હરિભક્તોએ 5 પાઠ કર્યા છે. એટલાન્ટાના હરિભક્તો 15 પાઠ કરવાનો ટાર્ગેટ છે. ત્યાં બધા ભક્તો એકદમ સ્વામિનારાયણ સત્સંગી નથી તો પણ બધાને ભાવ છે અને દરરોજનો અભ્યાસ ન હોય એટલે અમને થોડો સમય વધારે આપ્યો છે, માગ્યો છે. તો એ હરિનિવાસ સ્વામીએ 15 દિવસનું આયોજન કર્યું છે અને 15 દિવસમાં વચનામૃતના વિશેષ પાઠ લગભગ પણ 10-1 પાઠ થવાના છે. એ સિવાય નાના મોટા સાન એન્ટોનિયો હોય, ફિનિક્સમાં પણ ઘણા બધા ભક્તોએ પાઠ કર્યા છે. બધા ભક્તોએ થઈ અને અત્યારે કાઉન્ટિંગ આવ્યું છે એ પ્રમાણે 65 પાઠ થયા છે આ 10 દિવસમાં. અને એ સિવાય હજી ઘણા ભક્તોએ કાઉન્ટિંગ નથી મોકલ્યું એટલે વિશેષ ને વિશેષ ભક્તોએ પાઠ કર્યા છે. મહારાજના આ મંગલ પરાવાણી સ્વરૂપ વચનામૃત એનું પાઠ કર્યું એટલે ભગવાન આપણા ઉપર રાજી જ હોય. મહારાજને વિશેષ પ્રાર્થના કરીએ, મહારાજ મોટા સંતો બધા આપણા સૌના ઉપર ખૂબ રાજી થાય. અને આ વચનામૃત જયંતિ દેવપ્રસાદ સ્વામી સરસ વાત કરે, સ્વામી કે ચાતુર્માસમાં આપણે તપ કરીએ ને, એ તપશાને માટે હોય? આખું વર્ષ કાંઈ તપ કરવાનું, થોડુંક ભોજનમાં લિમિટેશન કરવાનું આપણને બળ મળે એટા માટે હોય, નહીંતર આપણે શું કરીએ કે વ્રત આમાં ખાસ તો મેઇન સંતો અને વધારે તપ કરતા હોય ને, તો ચાંદ્રાણી કરી નાખીએ અને પછી તો ધબધબાટી ત્રણ ત્રણ, તો એવું ન થાય પણ કાયમી થાય એમ આ વચનામૃતના પાઠ, વચનામૃત જયંતિ આપણે કરીએ તો વિશેષ આપણે ફાયદારૂપ છે જ. પણ પૂજ્ય ભગવચરણ સ્વામી કહે છે કે દરરોજને માટે એક વચનામૃત, કદાચ બહુ મોટું વચનામૃત હોય તો અર્ધું વચનામૃત, તમારી સમયની અનુકૂળતા પ્રમાણે 5 મિનિટ થાય તો દરરોજ નિત્ય વચનામૃતના પાઠનું નિયમ લઈએ તો મહારાજ અને મોટા સંતો આપણા ઉપર રાજી થાય એવું આજના મંગળ દિવસે બધા ભક્તો નિયમ પણ રાખે. જય સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા સભાને અને વચનામૃત જયંતિના વિશેષ પ્રોગ્રામને અહીં આપણે પૂર્ણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, વચનામૃત ગ્રંથ રાજની. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું, મોટા મુનિવર રે એકાગ્ર કરી મનને જેને કાજે રે.